કામકાજ કરો તો લગ્ન બને, એવું કહેવા માંગે છે. કામકાજ કરો તો તરત બધી આપણા હાથ પગ સારા હોય તો આપણે સારા કામ કરી, હાથ પગ આપણે સારા ચાલતા હોય તો આપણે સારા કામ કરી શકીએ. ફરી કરો આત્માની પાસે આપડે કામ કરીએ તો મળે ના મળે અને કામ ના કરતા હોય તો એવું કહેવા માંગે છે. કર્મ એક જણો આમ જતો હતો મારો સવારમાં તો પૂજા કરું, ઘરની પૂજા કરી લેવું, મળું જો સારું મળું જો થાય આપણને સારું થાય. કર્મ શું બરોબર ને, આ તો બધું ખોટું મગજમારી કરી દીધું પણ ઉંદર જ ચલાય છે. આ કર કાપી કાઢી દે ઘર માંથી ગોવિંદ હોય તો કાપી કાઢ્યો પણ હાથમાં સંતો આચાર્ય ગુરુ આ બધા બ્રહ્મચારી પુરુષો છે કેમ પૂછું છે. બ્રહ્મચારી પુરુષો હોય જ ને, આપણને બીજા ગયો દેખાતો પાસે હું સમજાય. હા ભાઈ ની છોકરા નથી એવું કઈ, એવું કઈ ઇન્દ્રિય સહયોગ કરતો નથી, બીજી રીતે ગમતી રહી નીકળી જાય છે. તમે સમજ પડી ને કરવાની. રામાયણ મહાભારત આપણા ધર્મ સંતો છે તે સાચા છે, ખોટા ખોટા છે તમારે ફર્સ્ટ અંદર ના પુસ્તકો સાચા છે ખોટા સાચા છે. તમે કેમ વાંચતા નથી? ભણી લીધું એટલે ભણી ગયા. રામાયણ મહાભારત ત્યાં છે, રામાયણ મહાભારત ખોટા કે પછી આ જેમ તમે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છોકરા જેમ આટલું કહેતા ને ખોટા કે રહે છે ને બીજાને કામ લાગે ને પાછળ. રામાયણ મહાભારત આપણે તમે અમે પાસ થઈ ગયા હતા કે નહીં, આપણે બીજા પાસેના જે આવે ને જોઈએ ખાતું નામ પડી ગયું. તમારે કામ ના કેમ નથી કે હું પાસ થઈ ના આગળ ગયેલો છું બીજા પાસ થવા રહ્યો એમ તો અમારા રામાયણ મહાભારત થી આગળ ગયા એ લોકો એને જરૂર નથી. અને જે હજુ માણસો માણસ નથી આવ્યા તેમને માટે રામાયણ ભગવાન દેવ દેવતા ભગવાન જેને કોઈ પણ પ્રકારની મમતા ના હોય, જેને કોઈ પ્રકારની ભીખ ના હોય, કોઈ પ્રકારનું કીર્તિ ને ભીખ ના હોય, પૈસા ની લક્ષ્મી ની શરીર ની કોઈ પણ ભીખ ના હોય, એ ભગવાન વિધાઉટ માય ગોડ એ કોઈ પણ થઈ શકે. એ કોઈનું લાયસન્સ નથી કે અમુક જ માણસ થાય બીજા ના થાય. જેને મમતા કરા સંપૂર્ણ કરા કેવી આત્મા સિવાય દેવતાઓને તો ખરાબ લાગે સારું લગાવ્યું ભગવાન. અહી કોણ કોણ થયા છે એ ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા, કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન થયા, રામ ભગવાન થઈ ગયા, બધા થઈ ગયા. હજુ ઘણા થશે, ઘણા થઈ ગયા. પૂર્ણ સ્વરૂપે જેને પૂર્ણ સ્વરૂપ થઈ ગયા એ બધા ભગવાન પૂર્ણ સ્વરૂપ. હા, અમે ભગવાન ના કહી શકીએ, દાદા ભગવાન અમે જાતે કે ના કહું કે મારું હજુ પૂર્ણ સ્વરૂપ થયું નથી. મારું ત્યાં શું સપન છે, નહીં પૂર્ણ કરું, નહીં પ્રગટ થઈ ગયું. જે પહેલું અંદર પ્રગટ થાય ત્યાર પછી બહાર પ્રગટ થાય. શું થાય? એ મારું બહાર પ્રગટ થશે ત્યાર બાદ ભગવાન કહે છે મારા જે જરૂર એ નથી. આપ અંદર અંદર વાળું ભજન નહીં તો બહુ થઈ ગયું. આ દાદા ભગવાન અસિત જય જયકાર બોલે ને ત્યાં કેશ બેંક અને આ આખા બ્રહ્માંડ નો ભગવાન અહીંયા આગળ પગાયો છે. એટલે હું એની પાડું છું. પેલા કોમ કાયદો મારે કે મને સારો બોર્ડ છે, મારે કશું વાંધો નથી. કશું આપો છે મારે કઈ પ્રોબ્લેમ નથી. દાદા બહુ નથી જીતે કઈ બોલજો, ભાઈ જામી ગયું છે. શું કહ્યું? અને ફરી જ્ઞાન લઈ લીધે, જ્ઞાન વખત દત્તરી આપો નથી લીધું ને. દેવીઓ ને અમુક હાથ હોય, ચાર હાથ હોય, કેટલીક દેવીઓ ને હાથ હોય, હાથ હોય છે. એ સાચું છે કે ખોટું છે? આ દેવ દેવીઓ બતાવે છે કે કોઈ દેવીઓ ને ચાર હાથ હોય, કોઈ ને આઠ હાથ હોય, એ બધું સાચું છે. દેવદેવીઓ ને બધા હાથ બતાડે, કોઈને આઠ હાથ બતાડે, કોઈ એવું કહેવા માંગે છે. અનંત શક્તિ વાળી જયારે દેવી છે ત્યારે તારી કઈ ભાવના કરતી ફળે પછી તો શ્રદ્ધા હોય ને, ફળે તમારી શ્રદ્ધા ફળે છે. એમ પૂછે છે કળિયુગ માં ભગવાન ને મેળવવા હોય તો ભક્તિ માર્ગ એ સાચો છે? નિષ્કામ ભક્તિ તમારો જ છે, એમનો જ છે દાદા. કળિયુગ માં ભગવાન ને મેળવવા હોય તો ભક્તિ માર્ગ બતાવ્યો છે તો તે સાચું છે? નિષ્કામ ભક્તિ કઈ રસ્તો ના ગળ્યો ને એટલે કેળાનો આધાર દેખાતું નથી. એટલે ઓઝળો કે શું કે ભક્તિ કરો, ભક્તિ કરો તો આની ભક્તિ કરું. લગમાં મને દેખાય ને કહીએ આની ભક્તિ કરો, આની ક્યાંની ભક્તિ કરો? ના, મીરાબાઈએ નથી કરી, મીરાબાઈએ કૃષ્ણની કરી હતી. નરસિંહ ભાઈ એ ભક્તિ ના ચાલે, મીરાબાઈ ભક્તિ એકાગ્ર થાય તો મૂર્તિ ની ભક્તિ છે. એ તો ભક્તિ તો બહુ આગળ નહી ભક્તિ આગે ભક્તિ તો ક્યારે કે રીતિ જેમ મીરાબેન ભક્તિ કેવી હતી એવી તમારી ભક્તિ થાય નહીં. આ રીતિ પડી ગયેલી હોય ને એ આપણું એમાં એમાં ચિત્ર એવું એવું આ કૃષ્ણ ભગવાન નું ચિત્ર તો ભક્તિ મીરાબેન એવી ભક્તિ કેવી હતી. એટલે એ ભક્તિ થાય નહીં ભક્તિ ભક્તિ આ લોકો બાવા કે ભક્તિ કરે ભક્તિ છે નહીં કરે. એક વાર જ્ઞાન વગર ભક્તિ ના થાય શું થાય ભક્તિ નો અર્થ આ લોકો સમજાવતા રહે પોતે ભક્તિ એટલે શું એપ્રો નિયર નિયર નિયર શું સમજાય તું એપ્રોચ નિયર એન્ડ નિયર ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર. એટલે આપણે સ્ટેશન પર જવું હોય તો ભક્તિ કરવી પડે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર જે ધ્યેય નક્કી કરીએ ત્યાં જવું હોય તો આપણે પહેલું શું કરવું છે બધો રસ્તો જાણવો પડે ના જાણવો પડે. એટલે રસ્તો જાણ્યા પછી આપણે જેનું ચાલીએ ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર એન્ડ ભક્તિ એ પહેલું જે તમે જાણો એટલી ભક્તિ થાય. આ તો લોકોને ભક્તિ સમજતા નથી એ લોકોને. આ લોકોની ભક્તિ ભક્તિ તો જ્ઞાન પ્રમાણ થઈ છે કે જે મીરાબેને એમ હતું એમને એક જ્ઞાન હતું કે આ કૃષ્ણ આવ્યા હતા તેવી રીતે ઓલરાઉન્ડ એને બધી આ તો બધું જોઈ લીધેલી ત્યારે એમની કોઈ ચીત બેઠેલું શું થયું એવું તમને આજુબાજુનું સ્ટેશન જવાનો રસ્તો બધો તમારે પ્લાનિંગ હોય તો પછી તમારે સ્ટેશન પર જવાનું થઈ જાય તો તમે ચાલો જેટલું ચાલો એટલી બધી ભક્તિ રસ્તો જાણ્યા પછી રસ્તો જણાવ્યા કરવું પછી ચાલો એનું શું થાય બટેક બટેક કરવાનું. એવી આ ભક્તિ દેખાશે એવી ભક્તિ નહીં ભક્તિ તો જ્ઞાન પ્રમાણ હોય છે. કઈ જ્ઞાન પ્રમાણ આ ભક્તિ હું શાના માટે કહું છું શું હેતુ મારે કહું છું કેવી રીતે ભક્તિ કોણ એ શું લેવા દેવા મારે ભક્તિ કરવામાં પૂરું સમજીને પછી કરીએ ને તો એ ભક્તિ દેહને દેહ થી જ આ ભક્તિ ભક્તિ એટલે એને અંબાર અંબાર કહ્યું એમનો ભક્તિ નહીં ભક્તિ તો એની મેરે યાદ જ આવે કરે શું કહ્યું આપણે અંબાર અંબાર કરીએ એમ તો રહેતું છે એટલે અંબાર ભૂલી જઈએ તો શું તમને ગુજરાતમાં યાદ આવે છે કે અંબાર ઉપર છે એકદમ ભક્તિ છે શું કહે ચોવીસ કલાક યાદ આવે કેવું નિરંતર ચોવીસ કલાક હા આપણા લોકો છે એ યાદ કરજો મારે યાદ કરવાનું હોય તને મારે શું કામ છે મારે યાદ તો રહેતું નથી કે એને હાથ ટપ્પોડીએ નહીં આવડી ભક્તિ તો એ ને મેરે મેરે યાદ આવે આ રીતે યાદ રહે મારે કોઈ યાદ કે યાદ કરવી પડે યાદ ના કરી બોલો શું યાદ કરે એ ભક્તિ એટલે તું આપણો નિયર એન્ડ નિયર વીટી તરફ એટલે વીટી મળી જાય બાકી અમને ગપ્પા મારી એમાં દારો ગપ ગુર્યા ગપ એક તો તું વાઈ લાવે તેમાં કોણ જવાબ આપે પૈસા આપે સોળ નવા લખી લાવ્યોળ નવા તું હાલો બારા બારા તું હાલો એવું કઈ લખી લાવ્યો હોય તો આપે કઈ અરે છેવટે એક રકમ લખી લાવે હોય કોળ ગુણ્યા કપ લખી લાવે તો કઈ કઈ જવાબ આપવો જોઈએ આ તો ગપે ગપ ચુમાવ કોને ઘેર દે મારે મારે જે ચુકાડે ને ત્યારે કે મારી ચિંતા ઘટતી નહીં તમે આવ્યા પછી મારી ચિંતા વધી ગઈ માટે મારી ચિંતા ઘટે તો તમે આવજો મહેસાણ નહીં તો આ ચા પીને જજો પાસે કઈ કારણ કે હું તો આ દુકાન પર બેસી રહીને થાક્યો કઈ મારે માર જોઈતો જ માલ મળ્યો કઈ સુધી આપણે બેસી રહીએ તો આગળ આપણે તો દેશની ખાદી જોઈતી હોય અને આપણે બેસી રહ્યા તો તો પેલું નાયલો વેચતો હોય આપડે કઈ રેશમી ખાતી અહીં આ ઉપર લખ્યું નથી બોર્ડ નથી વાંચતો મેં પૂછ્યું નઈ તરી મારી ગલી કરી દુકાન બદલી નાખી આપડે ભગવાન ને યાદ કરવા પડે તું આ તારા બટકે થયો તો દેખાડ મને કે બધું યાદ જ કરવાના પડે શું કે દરે તમારે યાદ કરવા પડે છે મેળા આવે છે તમારે સાહેબ એની મેરે આવે છે કે હું ગુજરાત માં છે એની મેરે આવે છે ના રે હું ના કેટલા દાડા યાદ રે આ તમને યાદ કરવાનું કહ્યું હતું તમને આ સુધાર્થ માં બિદાડે યાદ ના આવે એટલે આપડા લોક ભલા છે બિચારા એમને ખબર નથી ને આ દુકાનદારો બધું સમજાવે છે ચાલ્યા કરે ગાડું દુકાનદાર મારો વેપાર ચાલ્યો આપડે જોયું મારે વેપાર ચાલ્યો રોલ ગોલ છે ગોલ છે ને સમજણ ના હોવાથી રોલ ગોલ લઈ આવે ને પછી જતા વેચવા જાય ત્યારે ખબર પડે ગયો તો આટલું બધા કીધે નીકળ્યું ઘેર ચિંતા કેમ થાય અને સાહેબ તમે બોલ્યા તો મારી ચિંતા થઈ માટે તમે જ ખોટા થયું એવું કહી દેવું મળે શું કહ્યું ઘરમાં ચિંતા વડવાર ક્રેઝ કેમ થાય છે તમે બોલ્યા તો સારું તમારી દુકાન આવ્યો કહે નથી બીજી દુકાન નથી કહે એવું ચોખ્ખું બોલવું છે મને તો લેફ્ટ રાઈટ લે તો ખાસ લાગે હું તું કારણ કે માગે આપવા તૈયાર છું એ માગે આપવા તૈયાર છે મને લેફ્ટ રાઈટ લઈને ઉઠાવે તારે શું ખૂટે છે લે હે રાખવું ફરી આવ્યું ઘેર મતભેદ જતો ના હોય તો કકડાટ જતો ના હોય અને કે છે ધર્મ પાડી મારશું આને ધર્મ કહું છું આ ધર્મ તો એમ નામ કે જે લુગડા ને આબુ ગાલીએ એમાં મહેલ વધે ઘટે પાણી બગાડ્યું ટાઈમ બગાડ્યો સમજાય બુદ્ધિ સમજાય કે ના સમજાય તેમ બુદ્ધિ સમજાય ને કે આબુ ઘરે એમ બધું લુગડું વધારે કબોટે પડે તો આપણે ના સમજે કે આબુ કઈ જાતનું ઘટવું જ નહીં કઈ દુઃખો ઘટે નહીં દુઃખો ઘટે તો વાત સાચી અફડાય અફડાય કરે બાપજી મળ્યા હતા બધા મળ્યા છે બધા મળ્યા છે બધા મળ્યા છે બધાને કાગળ લખી ના કેમ કે તમે કાગળ કોની જોડે વ્યવહાર કરતો નથી કાગળ લખવાના કોઈ જોડે વ્યવહાર નથી કરતો કાગળ લખવાના કાગળ લખવાનો વ્યવહાર કોઈ જોડે નથી ના પણ અત્યારે વારે આવવું હોય તો આવો નહી તો વારી ઉપાધિ નો પાર નથી કહી ઉપાધિ કોઈને કહેતો નથી ઉપાધિ વાત કોઈને કહેતો નથી ના પણ એમ કેટલાક મળ્યા બે ત્રણ મળ્યા ના ઘણા મળ્યા છે અત્યાર સુધીમાં પાંચ એક જણા મળ્યા છે પોતેક ધોળા લુગડા વારે બધા ભગવાન ધોરા ભગવા બધા કૃષ્ણશંકર શાસ્ત્રી કૃષ્ણશંકર શાસ્ત્રી આવેલા કૃષ્ણશંકર બધાને આપણે માનતા હતા આપડે એવું નથી કે એક જ વ્યક્તિ ને માનીએ છીએ દાદા ગુરુ શોધતા હતા કોઈ જ્ઞાની પુરુષ ને શોધતા હતા એટલે ખબર ના પડે ને જ્યાં સુધી ખબર ના પડે કે કોણ જ્ઞાની છે ભલે આપડે લેવો ના જોઈએ ને આ તો માલ થોડો લઈ બેઠા છે એવું કેમ નું કેવાય આ તો માલ અને લઈ લીધો એ અમને લઈ લીધો, ગમે તે કોઈ લઈ લીધો. અને પછી જોયું કે હાજર આ કબો ને કપડા દેવા દેવા રહે થી ખરાબ બગડ્યા ઉઠો. પ્રવીણ વિજય મહારાજ આવ્યા હતા. પ્રવીણ વિજય કૃષ્ણશંકર શાસ્ત્રી જાણીતા માણસ. પછી બીજો પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામી આયા બધા જાણીતા માણસ. ત્યાં પછી આ ગીતા ના પેલા કયા હતા? પૈસા લઈ અને મંદિરો જ બાંધે છે, બીજું કશું બચતા નથી. અને પછી મને પૂછાવડાયું છે કે મંદિરો બાંધવા સારો ને તમારે કેવું પડ્યું કે શું કરશે બધા બેઠા હોય બધા ખરાબ દેખાય બધા આદમી મારો અભિપ્રાય જોડે. પણ એમને કેવું છે કે અમારે ઘરમાં ભોંગેડ ના થાય, મતભેદ ના થાય, એવું કરી આવો. એવું દાદા, એમના ઘરમાં કોઈ ભોંજગેડ નથી. એમના ઘરમાં કોઈ ભોંજગેડ નથી. ઘરમાં કોઈ બે ની વચ્ચે કોઈ ભોંજગેડ નથી. ના, એવું નહીં. પણ આપણા મનમાં જો ઉપાધિ આ સંસાર ની જતી ના થાય, ઓછી ના થતી હોય અમદાવાદ માં મોટા ને ચેત્યા છે. ના સાહેબ, મારે આવો દુઃખ કોઈ જતો હશે ને? મેં ચક્કરી બધા માં બફાઈ રહ્યું છે, હું જોઈ રહ્યો છું. તું જોઈને બહુ શરમ નથી આવતી? ચક્કરી મૂકે કેટલી બાજુ બફાય? હું જોઈ રહ્યો છું. પાસે મારી પાસે અવરું બોલું એને બહુ પણ હાથું લડ્યો નથી. બરોબર, ચેઠિયાઓ અમદાવાદ ના ચેઠિયાઓ બહુ પણ હાથું લડ્યા નથી. એક વાઈફ છે, 20,000 જાત્રા માટે માગેલા છે. તે હાથ વર્ષથી દવડાય દવડાય કરશે. નથી બેંકમાં મળે, નથી બેંકમાં, નથી બેંકમાં. અને કલાક 20,00,000 આવી ગયા. પણ હું તો ઘણો સુખી છું કે છે. મેં કહું હા, એમને સુખ કઈ ઘર લાગે? ચોણસ તમે બહાર નીકળ્યા કોઈ મારા જેવો નથી. આ બધા મજૂરો છે, આ બધા મારા કારકુનો છે, આ બધા છે. મારા સાકરી બહુ સુખી છે ભાઈ, તું દુખી. એક મિલ નો છે ભાઈઓ મારા ખાઈ ગયા. તું ભાઈ નું ખાઈ ગયો, ભાઈઓ તારો થઈ ગયા. કોઈ નવરું હોય ખાઈ જવા માટે? આ ગાયો બેસ્યો છે તે બીજાના માં ખાઈ જાય. હવે ન્યાય છે, મનુષ્ય જે ખાઈ જાય છે એ ગાયો બેસે નથી. ન્યાય છે એ ખાઈ જાય છે, એનો એનું હોય તે ખાઈ જાય છે. ભોગવે એની ભૂલ કહ્યું તું. હા, જે ભોગવે એની ભૂલ મેં ન્યાય કર્યો. ભોગવ્યાની ભૂલ એટલે શું કે તમારા ભાઈએ તમને દગો દે તો ભૂલ તમારી કે તમને દગો દેનાર ભાઈઓ એવા હોતા નથી. પણ તમારો હિસાબ એવો બેને એ તમને અહીંથી કાપી દે, શું થાય માટે આ કોઈની વાતો સાંભળશો નહીં કે આ મને મારા ભાઈએ દગો દીધો. શું થી ખોટી વાતો? બધા હિસાબ ચૂકતે થાય. અગર મારા ભાગ્યો પૈસા ગાલી ગયો હા, કુદરત નિરંતર ન્યાય જ કરી રહી છે, નિરંતર ન્યાય કરી રહી છે. આ કોર્ટો અન્યાય કરે છે કુદરત. એ તમને સમજાય નહીં, આજે સમજાય નહીં. હું બહુ ટાઈમ મારી જોડે બેહો ત્યાં, બહુ ઊંડી વાત છે ને. મેં તો એવું ચોખ્ખું લખ્યું છે ઇન્ડિયાને કે ભોગવેની ભૂલ તે લોકોએ ઘરમાં ભૂલ મૂકી રાખેલી, વાત લખેલી પણ ટ્રાન્સફર હતી. ભોગવેની ભૂલ એટલે છોકરા શું કે કપરકાવી પડી જાય નહીં, એટલે છોકરા મોડા બધા મોડા જોઈ લે. આ મમ્મી તારી જ ભૂલ છે, મમ્મી તારી મોડું છે. તો મુંબઈમાં તો બધું હા રસોડામાં લખેલું હોય મોટા અક્ષર. ભોગવે નહીં ભૂલ યાદ ભૂલ કહો ને ત્યાં ભોગવે. અહીંથી રસ્તામાં જોતો $2000 આપણી પાસે લઈ ગયો, લઈ ગયો એટલે હા અત્યારે રડે જ કોણ ત્યારે ભૂલ શું કહે. અને સંસાર શું કે પેલાની ભૂલ, પેલાની ભૂલ એ જ્ઞાનથી છે, આ સાચી જ્ઞાન છે. આ જ્ઞાનથી નિવેડો આવશે, પેલા જ્ઞાનથી સંસાર વધશે. સમજાય એવી વાત છે? તમે જૈન છો? વિરસદના અમીન છે દાદા, વિરસદના અમીન. તો પછી આ શ્વેતાંબર દિગંબર બધા હતા ઈડર માં. ઈડર માં તો આ ઈડર હતા તમે મોઢો બોલવો જોઈએ. અમારાથી એવું ના બોલાય એમ તમે કહો છો એવું. એમ ના એવું બોલશો નહીં, તમને જોતો નહીં આવડે ને. મને તો બધા અમારી પાસે દવા હોય બધી. આ જે વાત અમે બોલીએ નઈ એ તો અમારી પાસે દવા હોય તો બધું નાખીએ નાખીએ બધું. પછી અમારી પાસે અમારી પાસે અમારાથી કોઈ નિંદા કરાય નઈ ને. નિર્દોષ દોષી ના દેખાય દુનિયામાં. આ વર્લ્ડમાં એક પણ માણસ કે એક પણ જીવ અમને દોષી જ દેખાય નહીં. સંતો મહાત્મા એવું જ કે છે ને, સંતો ના મહાત્માઓ જે છે એવું જ કે છે ને. સંતો મહાત્માઓ બધા એવું જ કે છે. ના ના એમને બધા દોષી જ દેખાય. બધા સૈકાઈએ તો હમણાં આવડી મોટી એકુય મહાત્મા. હા એકુય મહાત્મા એવો નથી જે પેન ના મળે. લાવ મારી પાસે સગડાવું છે બધા બોલા સગડ. અહંકાર બધું બધે અહંકાર એટલે બડી બડી વાત. હા અહંકાર જો તમને એવું લાગે બધા ધ્યાન વગર ના છે. ના ના એ તો જરાક તમારા અક્કલ નથી એમ કહ્યું ને. એટલે આપડે કહીએ કે તું કાવ્યો હું કાવ્યો આપડે આઈ જા. હું ખાપરો તું ખોડિયો દોડી વિસુલે સાપ ની એક બુદ્ધિ કોઈ ના બાપ ની કઈ આઈ જા કઈ સારું કામ કર્યું. જેટલા અહીં આવ્યા એ બધા અહીંથી પૈસા લઈને ગયા પણ ઇન્ડિયા માં સારું કામ કર્યું. પણ બીજું જ્ઞાન પણ એ ના હોય ને. એ તો જ્ઞાન નામનું ના હોય. શું કહે અને બ્રહ્મ સ્વરૂપ લખે પાછા